Jai Swaminarayan. Today's auspicious day of Poonam, the day of the full moon. As we can see, Ghanshyam Maharaj and Devos are giving us their divine darshan with beautiful white vagha, a red patko, and a captivating and bright peacock mugat. Today's Poonam also marks the end of Magh Mas, in which many santo and hari bhakto take on various types of niyams and bathe in cold water for 1 month. After Mangalacharan, let's listen to some beautiful kirtans that our nun santo have made, written on the description of Maharaj, his mugat, and his magnificent joy-giving murti. Jai Swaminarayan. સહજાનંદ સ્વામી મહારાજની જય. વૃતાલે કરી પુષ્પ દોલ વિચર્યા, ભાવાખ્ય પૂરે હરિ, જય Swami Narayan. જાય છે જાય છે રે જોતા જોતા જો Yes, honey. દેવા સંત સદા શુભમતી રક્ત દોષ નહીં કે મારતી સૌને આપે હિત ઉપદેશ એવા સંતને શીશ સદગુણ ના સિંધુ ગંભીર સ્થિર માતી અતિશય ધીર મન મન અભિમાન નહી દેશ એવા સંતને નામુ શીશ કળાય પરમ પાર વાલાએ માં પોચે નહીં રે વિચાર એ વિતારી કળાય પરમ પાર જી કળાય પરમ પાર વાલાએ માં પોચે નહીં રે વિચાર એ વિતારી કળાય પરમ પાર જન્મ્યા કળ અદ્ભુત આજબની અદ્ભુત આજબની मुगट छवि अद्भुत आजबनी मुगट छवि अद्भुत आजबनी अद्भुत आजबनी નિરાનંદ સ્વામી મહારાજની જય. મન વસિયા રે મારે, મન વસિયા, મન વસિયા રે મારે, મન વસિયા, મન ગમતા, મન ગમતા. Peace. સહજાનંદ સ્વામી મહારાજની જય. Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami Narayana, Swami મંગલમ સોયમ મંગ मङ्गलमूर्तिराशु जगतो नित्यं क्रियार्मङ्गलम् ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो नमः श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः वचनामृत गरुडा मध्यनु 64મો વચનામૃત છે. જે વચનામૃતનું નામ છે પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નનું અને અવતાર અવતારીના ભેદનું. આ વચનામૃત જે આપણને મહારાજ મળ્યા છે એ કેવા છે, સર્વોપરિપણાની વાત આમાં વિશેષ આપણને દ્રઢ કરાવે છે. તો અહીંયા પ્રથમ રીડ કરશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1881ના પોષ સુધી 7મને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને ઉતરાદે મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે હે મહારાજ, ભગવાનના જે અવતાર છે તે સર્વે સરખા છે કે તેમાં અધિક ન્યૂન ભાવ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે અમે વ્યાસજીના કરેલા જે સર્વે ગ્રંથ તે સાંભળ્યા ને પછી પૂર્વા પર વિચારીને જોયું ત્યારે તેમાંથી અમને એમ સમજાયું છે, જે મચ્છ કચ્છ વારાહ નૃસિંહાદિક જે ભગવાનના અવતાર છે તે સર્વે અવતારના અવતારી તે શ્રીકૃષ્ણ ભગવાન છે, પણ બીજા અવતારની પેઠે શ્રીકૃષ્ણ ભગવાન તે અવતાર નથી, તે તો અવતારી જ છે. એવા જે શ્રીકૃષ્ણ ભગવાન તે આપણા ઈષ્ટદેવ છે અને તે શ્રીકૃષ્ણ ભગવાનના ચરિત્ર શ્રીમદ્ ભાગવત પુરાણના 10મ સ્કંદને વિશે સંપૂર્ણ કહ્યા છે. માટે આપણો ઉદ્ધવ સંપ્રદાયને વિશે અમે 10મ સ્કંદને અતિશય પ્રમાણ કર્યો છે અને બીજા જે સર્વે અવતાર તે પણ શ્રીકૃષ્ણ ભગવાનના જ છે. માટે એ અવતારને અવતારના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તે સર્વને આપણે માનવા, પણ વિશેષ કરીને તો શ્રીકૃષ્ણ ભગવાનને તેના પ્રતિપાદન કરનારા જે ગ્રંથ તેને જ માનવા. પછી પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાન જીવના કલ્યાણને અર્થે આ જગતને સૃજે છે, તે વિશ્વ ન રચ્યું હોય ને માયાના ઉદરમાં જીવ હોય તેનું ભગવાન કલ્યાણ કરે તો શું ન થાય? જે આટલો વિશ્વ સર્જવાનો ભગવાન દાખલો કરે છે, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન શ્રીકૃષ્ણ પુરુષોત્તમ છે તે તો રાજાધિરાજ છે અને અખંડ મૂર્તિ છે અને પોતાનું અક્ષરધામ રૂપી જે તખ્ત તેને વિશે પણ સદાય વિરાજમાન છે અને તે અક્ષરધામને આશ્રિત અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે જેમ કોઈક મોટો ચક્રવર્તી રાજા હોય અને તેને અસંખ્ય ગામડા હોય, તેમાંથી એક બે ગામ ઉજળ થયા હોય અથવા વસ્યા હોય, પણ તે તો તે રાજાની ગણતીમાં પણ ન હોય, તેમ શ્રીકૃષ્ણ ભગવાન તે અનંત કોટી બ્રહ્માંડના પતિ છે. તે બ્રહ્માંડોનો કાંઈ એક સામટો પ્રલય થતો નથી અને તેમાંથી એકાદા બ્રહ્માંડનો પ્રલય થાય તે તો ભગવાનની ગણતીમાં પણ નથી અને તે શ્રી કૃષ્ણ ભગવાનનો દેવકીજી થકી જે જન્મ તે તો કથન માત્ર છે, અને એ શ્રી કૃષ્ણ તો સદા અજન્મા છે, અને તે શ્રી કૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ છે તે વ્યતિરેકપણે તો પ્રકૃતિ પુરુષ થકી પર છે, અને અન્વયપણે કરીને તો સર્વ ઠેકાણે છે. જેમ આકાશ છે તે અન્વયપણે કરીને તો સર્વત્ર છે, અને વ્યતિરેકપણે તો ચાર ભૂત થકી પર છે, તેમજ શ્રીકૃષ્ણ ભગવાનનું અક્ષરધામ છે, અને તે ધામની વિશે ભગવાન અખંડ વિરાજમાન રહે છે, અને તે ધામમાં રહ્યા થકા અનંત કોટી જે બ્રહ્માંડ છે તેને વિશે જ્યાં જેને જેમ દર્શન દેવું ઘટે ત્યાં તેને દર્શન દે છે, અને જે સાથે બોલવું ઘટે તે સાથે બોલે છે, અને જેનો સ્પર્શ કરવો ઘટે તેનો સ્પર્શ કરે છે. જેમ કોઈક સિદ્ધ પુરુષ હોય તે એક ઠેકાણે બેઠો થકો હજારો ગાઉ દેખે, હજારો ગાઉની વાર્તાને સાંભળે, તેમ ભગવાન પોતાના અક્ષરધામમાં રહ્યા થકા અનંત કોટી બ્રહ્માંડને વિશે જ્યાં જેમ જણાવવું ઘટે ત્યાં તેમ જણાય છે, અને પોતે તો સદા પોતાના અક્ષરધામમાં જ છે, અને એક ઠેકાણે રહ્યા થકા જે અનંત ઠેકાણે જણાય છે તે તો પોતાની યોગ કળા છે. જેમ રાસમંડળને વિશે જેટલી ગોપીઓ તેટલા જ પોતે થયા, માટે એક ઠેકાણે રહ્યા થકા જે અનંત દેખાણે દેખાવું એ જ ભગવાનનું યોગ કળાએ કરીને વ્યાપકપણું છે, પણ આકાશની પેઠે અરૂપપણે કરીને વ્યાપક નથી. અને જે ભગવાનની યોગ માયાએ કરીને 50 કરોડ યોજન જે પૃથ્વીનું મંડળ છે તે પ્રલયકાળને વિશે પરમાણુરૂપ થઈ જાય છે, અને તે પૃથ્વી પાછી સૃષ્ટિકાળને વિશે પરમાણુમાંથી 50 કરોડ યોજન થાય છે, અને ચોમાસું આવે છે અને ત્યારે ગાજવીજને મેઘની ઘટા થઈ આવે છે, એ આદિક સર્વે આશ્ચર્ય તે ભગવાનની યોગ માયાએ કરીને થાય છે. એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તે મુમુક્ષુને સર્વ પ્રકારે ભજન કરવા યોગ્ય છે. શા માટે જે બીજા અવતારને વિશે તો એક કે બે કળાનો પ્રકાશ હોય છે, અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે તો સર્વે કળાઓ છે, માટે શ્રી કૃષ્ણ ભગવાન તો રસિક પણ છે, ત્યાગી પણ છે, જ્ઞાની પણ છે, રાજા ધીરાજ પણ છે, ને કાયર પણ છે, સુરવીર પણ છે, ને અતિશય કૃપાળુ પણ છે, ને યોગ કળાને વિશે પ્રવીણ છે, ને અતિશય બળિયા પણ છે, ને અતિશય ક્ષડિયા પણ છે, માટે સર્વ કળાએ સંપન્ન તો શ્રીકૃષ્ણ ભગવાન છે, ને શ્રીકૃષ્ણ ભગવાનનું જે અક્ષરધામ તેને આશ્રિત જે અનંત કોટી બ્રહ્માંડ તે પણ સદાય રહે છે. તેમાંથી જે બ્રહ્માંડની 100 વર્ષની આવરદા પૂરી થાય તે બ્રહ્માંડનો નાશ થાય, તેણે કરીને કાંઈ સર્વે બ્રહ્માંડનો નાશ થતો નથી, માટે પ્રલયકાળમાં સા સારું કલ્યાણ કરવું જોઈએ. સર્વે બ્રહ્માંડ વસે જ છે તો એવી રીતે એ પ્રશ્નના નું સમાધાન છે. એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી, તેને સાંભળીને સર્વે હરિભક્ત એમ જાણતા હવા જે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું 64મું વચનામૃતમ જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શું ક્યાં ગીધરું ભાઈ? દાખલો આટલો બધો કરવો પડે. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પહેલો પ્રશ્ન પૂછ્યો અને બીજો પ્રશ્ન પુરુષોત્તમ ભટ્ટનો છે. ભગવાન આ પૃથ્વી ઉપર આવે છે તો કંઈક કાર્યને અર્થે આવે છે, અને કાર્ય કારણે કરીને ભગવાનના અવતારોમાં ભેદ છે. ભગવાન તો અનાદિ જે શ્રી કૃષ્ણ નારાયણ છે, શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અનાદિ જે શ્રી કૃષ્ણ નારાયણ છે એના બધા અવતારો છે, અને એમાં પણ પાછો મહારાજે આમાં પણ વાત લખી કે જે જે બધા અવતારો છે, મચ્છ છે, કચ્છ છે, વરાહ છે, નૃસિંહ વામન છે, કપિલ દત્તાત્રેય છે, પછી રામકૃષ્ણાદિક છે, તો એક એક કરતા કાર્ય કારણે કરીને મહારાજ કે એમાં મોટા છે. છે તો ભગવાનના જ નારાયણના, શ્રી કૃષ્ણ નારાયણ જે અનાદિ નારાયણ છે એમના જ અવતારો છે. એટલે ભગવાનમાં બે સ્વાભાવિક સ્વભાવ રહ્યા છે એમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી ઘણી વખત કહે છે. તો એ બે કયા સ્વભાવ? તો કે હે પ્રતિભટ અને કલ્યાણ એક તાન. જ્યારે ભગવાન પૃથ્વી ઉપર આવે છે ત્યારે આ બે સ્વભાવ લઈને આવે છે. કલ્યાણ એક તાન, વધારે જીવોનું કલ્યાણ થાય મારા યોગમાં મારું દર્શન. એટલે નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું છે કે આ ભગવાનને કોઈ બે હાથ જોડશે તો એ કેદી નહીં થાય અનાથ. કોઈ દિવસ આ ભગવાન મારા ભગવાનને કોઈ હાથ જોડશે તો પણ કેદી અનાથ નહીં થાય, એમ એ સનાથ થાય. ભગવાનના દર્શનનું, ભગવાનના સ્પર્શનું, ભગવાનની શરણાગતિનો, ભગવાનનો અનન્ય ભાવથી સ્મરણનો બહુ મોટો મહિમા છે. આપણે કરીએ છીએ પણ રૂટિન પ્રમાણે કરીએ છીએ, પણ ભગવાનનો નામ દર્શનનો મહિમા પણ નિષ્કુળાનંદ સ્વામી પણ ભક્ત ચિંતામણીમાં લખ્યો છે. એટલે વ્યાસજીએ કરેલા શાસ્ત્રોમાં પણ આધારે બધાય અવતાર મહારાજ કે સરખા નથી એમ. તેનો માપદંડ શું? તો કે બીજા અવતાર જેવા નથી તો એ અવતારી છે. સૃષ્ટિ કરવામાં ભગવાનને દાખલો કરવો પડતો નથી, એ તો ભગવાનની લીલા છે, એનો તો આનંદ છે. એટલે પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે મહારાજ પણ આટલી બધી મહેનત કરવી પડે તો તમે અહીંયા બેઠા થાકા કલ્યાણ ન કરી શકો? કરે કે નહીં? અહીંયા બેઠા થાકા કરી શકે એમ. પણ જ્યારે સજાતિમાં સજાતિ થાય, એની ઓળખાણ થાય અને હેત થાય ત્યારે જોડાય ને. દર્શન જ નથી કે હેત થયું નથી તો એમાં જોડાય ક્યાંથી? અરસપરસ વ્યક્તિને ભાવ, હે ભાવના, હેત, સંબંધ બંધાય છે ક્યારે? જ્યારે વ્યવહાર થાય છે ને અરસપરસ, ત્યારે સંબંધ બંધાય છે. કંઈક ભક્ત છે એ ભગવાનને માટે પોતાના સંપત્તિથી, પોતાના શરીરથી ઘસાય છે ત્યારે પોતાના અંતરમાં પણ એવો ભાવ થાય છે હું ભગવાનનો અને ભગવાન મારા. ઘસાતો જ નથી ભગવાનને માટે કાંઈ શરીરથી, સંપત્તિથી કાંઈ કરતો જ નથી તો એને ભગવાનમાં હેત કેમ અધિક વધે એમ. અને એટલા માટે ભગવાન છે કેવા? તો કે બ્રહ્માદિક દેવતાઓને પણ જેના મહિમાના પારને પામતા નથી, જેનું દર્શન કરવા શક્તિમાન નથી એમ. બ્રહ્મા જેવા હો, એનું દર્શન કરવા શક્તિમાન નથી તો જીવ જીવ ક્યાંથી દર્શન કરી શકે? જેવા છે એવા આવે તો, જેવા છે એવા ને એવા આવે તો જીવ દર્શન કરવા કે સેવા કરવા કે સત્સંગ કરવા શક્તિમાન ન થાય. એટલે પોતાનું સામર્થ્ય છુપાવીને, ઐશ્વર્યનો સંકોચ કરીને, છે ભેળું જ છે પણ દેખાડતા નથી. ક્યારેક ઉતાવળા થઈ જાય ત્યારે એ ઐશ્વર્ય પ્રતાપ દેખાય છે. એટલે ઐશ્વર્ય પ્રતાપ દેખાડતા નથી એટલે ભગવાન નહીં, ભગવાન છે જ. ઐશ્વર્ય પ્રતાપ દેખાડે કે ન દેખાડે પણ મનુષ્ય અવતાર ધરીને આવ્યા છે, મનુષ્ય રૂપે આવ્યા છે. એટલે ભગવાન પોતે મનુષ્ય રૂપે જ વર્તે છે. અને એમાં પણ જે કોઈ દેવી જીવો ભગવાનને વરવાનો સંકલ્પ કરે છે કે મારે ભગવાનને વરવું છે, ભગવાનના થવું છે, ત્યારે ભગવાન એના સંકલ્પ પૂરા કરે છે. હમણાં હરિલીલામૃત પ્રસંગ વંચાતો હતો સાંજની કથામાં, તો હરિલીલામૃતમાં પણ વાત આવી હતી કે મહારાજ અહીં ગુજરાતમાં લાકરોડા ગામ છે, કથા ચાલતી હોય ત્યારે વચ્ચે વિક્ષેપ ન થાય એ હરિભક્તોએ ખાસ ધ્યાન રાખવું, બધાનું ધ્યાન ખેંચાય. તો લાકરોડા ગામ મહારાજ પધાર્યા, બાજુમાં નદી છે, ત્યાં સ્નાન કરવા માટે ગયા મહારાજ. બાજુમાં એક પગી ભક્ત કોળી પણ દેવી આત્મા, એને ક્યાંક સાંભળ્યું હશે કે સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે એમ. તે પોતે તો લુગડા ધોવા માટે નાવા માટે આવ્યો છે, નાવા ધોવા માટે. તો નાતા નાતા એને સંકલ્પ કર્યો કે સ્વામિનારાયણ ભગવાન હાચા, જો મને એમનું ધોતિયું નાઈને નીકળે ને પછી મને બોલાવે કે ભગત લ્યો આ ધોતિયું ધોઈ દો તો ભગવાન હાચા. કેટલી મોટી વાત છે, દેખાય છે આપણને સામાન્ય વાત, પણ જીવોનું કલ્યાણ એક દેવી આત્મા સંકલ્પ કરે ભગવાનને વરવાનો અને ભગવાન એના સંકલ્પ પૂરા કર્યા, એના અંતરમાં એને ભાવ થયો કે ના સ્વામિનારાયણ ભગવાન સાચા એમ. એટલે દેવી જીવો જે જે સંકલ્પો કરે એ સંકલ્પોને પૂરા કરે અને પોતાના જીવનું એ દેવી જીવનું પણ કલ્યાણ કરે છે. ઓળખાણ થઈ મહારાજનો આશ્રય કર્યો, સ્વામિનારાયણ તમે ભગવાન છો, મને તમારા નિયમ વર્તમાન આપો. અને મહારાજે વર્તમાન ધરાવ્યા અને આશ્રિત કર્યો. સત્સંગી જીવનની જ્યારે રચના થઈ ત્યારે પણ મહારાજે સંતોની કસોટી લીધી. મહારાજ પોતે કીધું, મહારાજ કે અમને સર્વોપરી નહીં, બીજા અવતાર જેવા નહીં, બીજા શ્રી કૃષ્ણ જેવા કયો, આના જેવા કયો. નિત્યાનંદ સ્વામી સામે પગ ભરાવ્યા, હો મહારાજ હું બીજા અવતાર જેવા તો નહીં જ કહું, તમે સર્વોપરી છો તો હું સર્વોપરી જ લખીશ. અને આપણે જાણીએ છીએ એમ નિત્યાનંદ સ્વામીને શું કર્યા, વિમુખ કર્યા. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ગયા, ત્રીજા દિવસે કે મહારાજ કે આ સભા તો હાવ નિસ્તેજ લાગે છે એમ. અરે નિત્યાનંદ સ્વામીને આપણે દૂર કર્યા, ક્યાં હશે એ? એટલે ઓલા કાઠી ભક્તો હતા ને, મહારાજ તમે કીધું હતું કાને વનમાં જંગલમાં મૂકી આવ્યા, તમે તો જંગલમાં મૂકી આવ્યા છીએ, હવે તો ક્યાં મળે, જાઓ જાઓ તો તપાસ કરો. તો તપાસ કરી નિત્યાનંદ સ્વામીને બોલાવ્યા, સભામાં આવ્યા અને હૃદયનું હેત, મહારાજ કે આ નિત્યાનંદ સ્વામી જે જાણે છે અમને એવા, અને એવા જે લખ્યા છે અમે એવા જ છીએ એમ. એટલે આ અધિક ન્યૂન ભાવ, આ અવતાર મોટો કે આ અવતાર નાનો, એ આપણી અધૂરપ હોય, આપણને સમજાતું ન હોય, એટલે બીજું પોતાનો અહમ અહંકાર હોય કે હું જાણું છું એ બરાબર એમ, સાચું એમ. એટલે અહંકારે કરીને પણ જીવ મૂકતો નથી એમ, કે હું સમજું છું એ સાચું એમ. એટલા માટે સ્વામીએ સત્સંગી જીવન રચના વખતે પણ અધિક જ્ઞાન ભાવનો અને મહારાજે સંતોને કસોટીના એરણે પણ ચડાવ્યા હતા. મહારાજ કહે આ નિત્યાનંદ સ્વામી સમજે છે એમ તમે બધા સમજજો, એમ તમે સમજજો. ભક્ત ચિંતામણીમાં પણ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાદિતાનંદ સ્વામી હોય, તો આ મોટા મોટા સદગુરુઓએ પણ મહારાજને સર્વોપરી કહ્યા છે. નિષ્કુળાનંદ સ્વામીએ પણ ભક્ત ચિંતામણીના 104 અને 105 પ્રકરણ, 104 પ્રકરણમાં સંતોએ એવું કીધું કે મહારાજ તમે રાવણને માર્યો, તમે આ ઓલું કર્યો, બલિનો વધ કર્યો, આ કર્યો. તો મહારાજ કે અમે એ ક્યાં કર્યો છે? એ તો વામન ભગવાને કર્યો, એ નૃસિંહ ભગવાને કર્યો. મહારાજ ઠેઠ સુધી આમ કહેતા ગયા, બધા અવતારોની જે જે અવતારોની સંતોએ વાત કરી હતી એમ. અને પછી સંતો જે વાત કરે છે એ આપણે થોડુંક સાંભળશું, શ્રવણ કરશું. જે જે ચરિત્ર કરે હરિ તે જનના મન હરવા, લલિત લીલા લાલની છે મુનિને ધ્યાન ધરવા. જે જે લીલા કરે છે, દિવ્ય લીલા કરે છે કે મનુષ્ય લીલા ચરિત્ર કરે છે, આ બધાય લીલાઓ કેવી છે? ધ્યાન મૂળ મોટા મોટા મુનિઓને પણ ધ્યાન ધરવા જેવી છે. અને એનું કોઈ ધ્યાન કરે તો પણ એ જીવનું કલ્યાણ થાય. એમ સમજી સંત સર્વે મોહન પામે મનમાં, જેમ જેમ લીલા જુએ તેમ તેમ રહે મગનમાં. જે જે વાત હરિએ કરી તે સર્વે સંતે સાંભળી, પાળી ના પ્રભુપણાની પણ સંતની મતી નવ ચડી. મહારાજે આવી વાત કરી કે તો ફલાણા અવતારે કર્યું છે, એ તો આ અવતારે કર્યું છે, છતાંય સંતોની મતી સમજણ ડગી નહીં, ડગમગાડ ન થયો. મહારાજ શું કહે છે એમ કે આ તો અમે નથી કર્યું, આ પરાક્રમ તો આમ ભગવાન અવતારે કર્યું છે, આ તમે જે કીધું એ પરાક્રમ તો આ અવતારે કર્યું છે. આવું સાંભળીને પણ સંતોની મતિ બુદ્ધિ એમાં ડગમગાટ ન થયો. અને પછી સંતો બોલે છે આગળ, એ સાંભળવા જેવું છે. આગળ તમે જે ઓચર્યા તેનું એમ જણાય છે આજ, નિસંશય નિશ્ચય કરી કે શું કર જોડી મહારાજ. ત્યારે બોલી ત્યારે બોલ્યા સર્વે સંત તમે સાંભળો શ્રી ભગવંત. મહારાજ અત્યાર સુધી તમારું અમે સાંભળ્યું, હવે અમારું તમે સાંભળો હવે. અને સંતો કહે છે, વેદ વાયડા મછતન ધારી, શંખાસુર ને માર્યો મુરારી, શંખાસુર હતો મહાબળી, પેચ પરાક્રમે પુરાણ વળી, તેને કામ ક્રોધે મળી માર્યો, લોભ મોહ આગળે એ હાર્યો. શંખાસુર હતો મહાબળી, પેચ પરાક્રમમાં બહુ પરાક્રમી હતો એમ, એને માર્યો પણ કામ ક્રોધે હતો તો એને એને ગળી ગયા હતા એમ, કામ ક્રોધ તો એની આગળ પડ્યા હતા એમ. એવા કામલો એવા કામ લોભ ને જે કોય મહાજબર છે જગ જોધ, તેને જીતી કર્યો જે જે કાર, એથી કોણ મોટો અવતાર. ઓલા તો ખાલી શત્રુઓને માર્યા હતા, અસુરોને માર્યા હતા, પણ અસુરની અંદર પડેલા કામ ક્રોધાદિક દોષોને કોઈએ માર્યા નહોતા એમ. એ મહારાજ એનાથી મોટો અવતાર કોણ? હે, અસુરોને અંતરમાં પડેલા અસુરો હતા કામ ક્રોધાદિક, એને મહારાજ તમે માર્યા છે. ધરી કમઠ રૂપ શું જાણ, મધ્યો મથ્યો મંદ્રા ચડ તે મેરાણ, દેવ દાનવ ને તરું તાણી, બળે વલોયું સમુદ્ર પાણી. વરા ભગવાન પેલા મચ્છ કાચબા રૂપે આવ્યા ને, કમઠ કહેતા કાચબાના રૂપે. દેવ દાનવ એવા સુરય સુર બળિયા, તેને પણ કામ ક્રોધે ગળિયા, એવા કામ ક્રોધ લોભ ભારી સુરાસુર મૂક્યા જેણે મારી તેનો નાશ કર્યો નિરધાર તેથી કોણ મોટો અવતાર ધરી વરાહ રૂપ મહારાજ હૈણો હિરણાક્ષ પૃથ્વી કાજ હિરણાક્ષ એવો બળ્યો હતો પૂજ્ય દેવપ્રસાદ સ્વામી પણ વાત કરે છે શાસ્ત્રોમાં પણ વાત છે કે એને સમુદ્ર છે એ ગોઠણ ગોઠણ થતો હતો એમ તે કેટલા સમય સુધી સમુદ્રમાં ભગવાનની સાથે યુદ્ધ કર્યું એમ સમુદ્રમાં હવે એનું કેટલું બળ પણ હોય છે દેવતાઓના લોકમાં ગયો તો દેવતાઓ ભાઈગા દેવતાઓ ભાઈગા બોલો એનું કેટલી સામર્થ્ય છે અરે હિરણાક્ષ તો આખી પૃથ્વીનું ફીંડલું પોપડું વાળી અને લઈ ગયો બ્રહ્મા મુંજાઈ ગયા કે શું કરવું એમ કારણ કે બ્રહ્માની ફરજ છે સૃષ્ટિની રચના કરવી પણ હવે પૃથ્વી વિના સૃષ્ટિ કેમ કરવી મૂંઝાણા સિંક આવી અને એમાંથી નાકમાંથી ભગવાન વરા પ્રગટ થયા સિંક આવીને એમાંથી પહેલાં તો અંગુષ્ઠ જેવું સ્વરૂપ હતું અને ધીમે ધીમે કરતા તો વિરાટ સ્વરૂપ થયા તો ભગવાન વરા આવ્યા હિરણાક્ષ એવો બળ્યો હતો છતાં એ કામ ક્રોધે તો એને કામ ક્રોધ તો એમના ઊભા થાય એમ એનો નાશ કર્યો હતો પણ અંતરમાં કામ ક્રોધ તો પડ્યા હતા હિરણાક્ષ મહાબળવંત બહુ પરાક્રમી યુદ્ધે અત્યંત લઈ ગદા ગયો સ્વર્ગ લોક દેખી દેવ પાયમાં સહુ શોક લાગ્યો ભય ભાગ્યા સહુ સુર દઈ ડારો ને વળાય સુર પછી તો કઈ કાળ સિંધુ માં ફેરો લેરી સાથે ગદા યુદ્ધ કર્યો ત્યાંથી ગયો વરુણ ને પાસ માહી દૃષ્ટ ને ઉપર દાસ જોડી હાથ જાય ચો યુદ્ધ જાણો તે વરુણ થી નવય પાણો એવો મહાબળિયો જો રાણ તે પણ કામ ક્રોધ નો વેચાણ આવા બળિયા હતા કે આખી પૃથ્વીને પપુડાની જેમ વાળીને લઈ ગયો હતો છતાં પણ કામ ક્રોધ એના ટળ્યા નહોતા કામ ક્રોધ નાશ નહોતા ભાઈમાં એનો નાશ કર્યો પણ કામ ક્રોધ તો એમના હતા ધરી નુરહરી રૂપયા નો એવા કામાદિક નો કર્યો સહાર એથી કોણ મોટો અવતાર એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું ને મહારાજ સભામાં બેઠા હતા ગઢપુરમાં અને પ્રશંસા વખાણ કરવા માંડ્યા તમે તો મરીચ્યાદિક જેવાન વાલખ્યાદિક જેવાન આના જેવાન આના જેવાન એટલે બ્રહ્માનંદ સ્વામી તો સખારિયા એ મહારાજ ગાયડું શું દો મહારાજ કે ગાયડું ક્યાં દઈએ અમે વખાણ કરીએ તમારા મહારાજ તમે ભગવાન છો અંતર્યામી છો જ્યારથી આ તમારી ચુંદડી પહેરી ત્યારથી સ્ત્રીનો ગાઢ સંકલ્પ થયો હોય તો તમે ભગવાન છો કયો બોલો ક્યારે કહી શકે અને એ જૂનાગઢમાં નવાબની પાસે જાય અને વારી ઘોડા ઉપર અતિ કામાંધ ઘોડો અને મહારાજનું નામ લઈ અને આમ જ્યાં પીઠ ઉપર હાથ મૂકે અને ત્યાં એને નિર્વાસની કરી દે અને જીવે ત્યાં સુધી ઘોડી સામું જુએ નહીં આ સામર્થી એટલે બ્રહ્માનંદ સ્વામી કીધું મહારાજ જ્યારથી સાધુ થયા ને ત્યારથી સ્ત્રીનો ગાઢ સંકલ્પ થયો તો તમે ભગવાન છો અને જેના જેના તમે નામ લીધા બ્રહ્માદિક જેવા ઇન્દ્રાદિક જેવા મોટા મોટા નામ આપ્યા ને એને તો હા પોતાની દીકરીની પાછળ દોડ્યા હોય સ્ત્રીનો હાથ પકડ્યો હોય પણ આ પરમહંસો છે તમે જાણો છો તમે ભગવાન છો અંતર્યામી છો અંતરમાં સંકલ્પ થયો હોય તો કયો મહારાજ કે ના હો તમે ખરા નિષ્કામી એમ તો આમાં પણ નિષ્કુળાનંદ સ્વામીએ મહારાજને મોટો અવતાર કે મોટો અવતાર એટલા માટે છે, કામ ક્રોધાદિક અવતારોને તો એના તો નાશ કર્યો. અરે ગ્રહસ્થ ભક્તો, વડોદરાનો પ્રસંગ રણછોડ ભક્ત કરીને સભામાં કહે કે હું તો બ્રહ્મચર્ય પાળું છું, પણ મારું ધોતિયું એ બ્રહ્મચર્ય પાળે છે. કેટલી મોટી વાત છે, એ કોઈ સાધારણ વાત નથી. ગ્રહસ્થ હોય અને છતાંય આવી સભામાં ચેલેન્જ મારે, એ ભક્તનું ભક્તપણું, એ નિષ્કામપણું આવ્યું ક્યાંથી? એ મહારાજમાંથી નિષ્કામપણું આવ્યું. અને એટલા માટે અહીંયા પણ નિષ્કુળાન સ્વામી લખ્યું કે આનાથી મોટો અવતાર કયો એમ. ધરી નરહરિ રૂપયાનુપ માયરો હિરણ કશિપુ ભૂપ, હિરણ કશિપુ મહાબળવાન કરી તપ થયો ભગવાન. મહા તપે તેજે પરતાપી લીધું રાજ ઇન્દ્રનું ઉથાપી, આપ તપ બળે કરી ભૂપ થયો દસ દિગપાળ રૂપ. ઓગણપચાસ વાયુ અનુપ થયા તે બાર સૂર્ય સ્વરૂપ, અષ્ટ વસુ વળી લોકપાળ થયો સર્વરૂપે તે ભૂપાળ. લોક એવા હતો પરાક્રમી જે અતિ તેને મોહ લોભે લીધો જતી જીતી, કામ ક્રોધ મન ઇન્દ્રિય સાથ એને આગળ વર્તો અનાથ. એવા કામ ક્રોધ લોભ મોહ મન ઇન્દ્રિયાદિ જે સમોહ, તેને વસ કર્યા છે આ વાર એથી કોણ મોટો અવતાર. ઇન્દ્ર જેવા મોટા હતા એને પણ ઋષિની પત્નીનું હરણ કર્યું હતું. આવા મોટા સમર્થ હતા છતાં પણ તમે જે આવ્યા અને તમે આશ્રિત કીધા. વિશ્રામ સુથાર હોય ભાદરાના ખેતરે જાય, કીડિયારું દેખે કે અરે રે આપણને તો ભગવાન મળ્યા, પણ આ જીવનું ક્યારે કલ્યાણ થશે? આટલો જ્યાં સંકલ્પ કરે ત્યાં બધાય કીડીઓ બધાય એમ ભગવાનના ધામમાં જાય. આ કેટલી મોટી વાત છે. ઘેરે આવીને વાત કરી, મહારાજ આજ તો આવું કંઈક ચરિત્ર થયું એમ. મહારાજ કે તમે પ્રગટના ભક્ત છો ને, એ તમે પ્રગટના ભક્ત છો ને, અમારી ઉપાસના છે અને અમને રાખ્યા છે ને, એ પ્રતાપે કરીને હવે એક ગ્રહસ્થમાં ખેતી કરનારા ખેડૂત એ સંકલ્પ કરે અને અનંત કીડીઓનો ઉદ્ધાર થાય, એવા તો કેટલા પ્રસંગો આ સત્સંગમાં. ગ્રહસ્થ ભક્ત હોય અને છતાં એમ કે મહારાજ એને તમારે તમારા ધામમાં લઈ જવાનો છે, એ ભજન કરો જો મહારાજ ધામમાં લઈ જશે. મોટા સંતો તો હતા જ, એ ગુણાતીતાનંદ સ્વામીના પછી દાસ પરંપરાના સંતોના સાંભળીએ આપણે પ્રસંગો ઘણી, બાલમુકુંદાસજી સ્વામી હોય, ધર્મ સ્વરૂપદાસજી સ્વામી હોય, ઘણા સંતોના પ્રસંગો એવા છે. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ પણ પ્રસંગમાં વાત કરે છે, એમના ગુરુભાઈ હતા દેવપ્રસાદ સ્વામી, આપણા આચાર્ય દેવપ્રસાદ સ્વામી છે ને, એમનું નામ પણ એમની સ્મૃતિમાં રાખ્યું છે કે ગુરુભાઈની સ્મૃતિ થાય. તો એ દેવપ્રસાદ સ્વામી હતા, ઉના સ્વામી મંદિરમાં હતા સ્વામી રોકાયેલા, શાસ્ત્રીજી મહારાજ પણ ત્યારે ભેળા. વહેલા સવારના 5 વાગે સ્વામી તો દાતણ કરતા હતા, તો આવીને પડખે બેઠા. તો કે કેમ? તો કે આજે મહારાજ ફાટસર બાજુ ગયા. ફાટસર બાજુ? તો ફાટસર બાજુ કેમ? તો કે ભવાન પટેલ બીમાર છે ને, એને તેડવા ગયા એવું લાગ્યું. એટલે સ્વામી કીધું કે ભવાન પટેલ મોટું માણા કહેવાય અને એ મરી ગયા એમ કે? તો સ્વામી બીજા કોઈને કહેતા નહીં. તો કે ના સ્વામી, આ તો તમને વાત કરું છું. પછી તો નિત્યકર્મમાંથી પરવાયરા, બધું પૂજાપાઠ બધું કર્યો, સ્નાનવિધિ થઈ ગયા, પૂજા કરી, 8-1 વાગ્યાનો સમય થયો અને ફાટસરથી ઉના અટાણું કરવા ખરીદી કરવા માટે આવતા હોય, કંઈક વસ્તુ જોતી હોય તો મોટા શહેરમાં આવતા હોય, ત્યાં એક કોઈ હરિભગત આવ્યા દેવના દર્શન કરીને સાધુ આશ્રમમાં આવ્યા, સ્વામી પૂજામાં થઈ જે પરવારતા હતા. એ સ્વામી, જય સ્વામિનારાયણ. હા, કેમ ભગત? તો કે આજ ભવાન પટેલ હવારે વહેલા ધામમાં ગયા. શાસ્ત્રીજી મહારાજ કે મને અંતરમાં અહો ભાવ તો હતો જ એમના પ્રત્યે, એમ પૂજ્ય દેવપ્રસાદ સ્વામી પ્રત્યે હતી આત્મબુદ્ધિને હેત હતું એમ, અને એમની મોટાઈ જાણતા હતા. ભલે ભણેલા નથી, છતાં પણ સ્વામી કે મને અંતરમાં એમ થયું કે આ ભણેલા નથી, જાજુ જાણતા નથી, અને છતાંય જુઓ તો ખરા. એટલે સ્વામી કે કોઈક એવા જીવ હોય ને એમાં ભગવાન અંતર્યામી શક્તિ મૂકતા હોય એમ. એટલે લ્યો દેવપ્રસાદ સ્વામીએ કહી દીધું અને વાત પાછી પ્રૂફ થઈ એમ, સાબિત થઈ એમ. ફાટસરના ભક્ત આવે અને એ વાત પાછી સાબિત થઈ એમ. એટલે આ સામર્થ્ય આવે છે કેમ? તો કે ભગવાનના સંબંધે કરીને સામર્થ્ય આવે છે. એટલે અહીંયા પણ નિષ્કુળાનંદ સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામીએ પણ મહારાજને સર્વોપરી કીધા છે. ગુણાતીતાનંદ સ્વામી કે કપિલ ભગવાને પોતાની માતાનું કલ્યાણ કર્યું, ઋષભદેવ ભગવાને સ્વજીવોનું કલ્યાણ કર્યું, સંતોએ એવું કીધું કે મહારાજ દેવી જીવોનું કલ્યાણ અમે કરશું, અને મહારાજે તો આડો આંક વાળ્યો એમ. જે જે જીવ આવે છે ન જરે રે, તેને ધામ ના નિવાસી કરે રે, દર્શ સ્પર્શ કરે કોઈ દેહ ધારી રે, થાય અક્ષર નાય અધિકારી રે. નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં લખ્યું છે કે જ્યારથી નીકળ્યા ને ત્યારથી જે જે જીવ નજરમાં આવ્યા, ભગવાનની નજર પડી, એનું પણ કલ્યાણ કર્યું છે. જાણે અજાણે હાથ જોડશે નહીં થાય કેદી અનાથ, નિષ્કુળાનંદ સ્વામીના અંતરમાં કેવો કેફ હશે કે આ મારા મહારાજને કોઈ અજાણતા પણ હાથ જોડશે તો કેદી અનાથ નહીં થયા, સનાથ રહેશે એમ. એક દિવસ એવો આવશે કે ભગવાનનો થશે. ભગવાન અને મોટા પુરુષના દર્શનનું બહુ મોટું ફળ છે. ભલે કદાચ એમની બીજી સામર્થ્ય ન જાણતા હોય, પણ દેવી ભાવ અંતરમાં પડ્યો હોય અને એમના માટે કંઈક કરવાનો ભાવ થાય તો એ જીવનું બહુ મોટું કામ થઈ જાય. એટલે અહીંયા આ વચનામૃતમાં પણ મહારાજે, મહારાજ કે વ્યાસજીના શાસ્ત્રો સાંભળીને વ્યાસજીએ વાત કરી છે કે કાર્ય કારણે કલ્યાણ એકતાન છે, વધારે જીવોનું કલ્યાણ કર્યું એટલે મહારાજ પણ સર્વ અવતારના અવતારી જાણવા, સર્વોપરી જાણવા. ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાદિતાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, તો એમને મહારાજને સર્વોપરી કહ્યા છે. કોઈ અવતાર શાસ્ત્ર છે કોઈની અવતારોની નિંદા નથી આમાં, પણ કલ્યાણ જે કર્યું છે, કલ્યાણના જે જે અનેક જીવો વધારે જે વધારે વધારે જીવોનું કલ્યાણ કર્યું છે એમાં ભાવ, એમાં સર્વોપરી વાત કહ્યા છે. એટલે શાસ્ત્રો છે એ ક્યારેય કોઈ અવતારોની કે દેવીની ભગવાનની ક્યારેય કોઈ નિંદા કરતા જ નથી. ને મહારાજે પણ, મહારાજે શું કીધું કે વ્યાસજીના કરેલા ગ્રંથોમાંથી કાર્ય કારણે અનેક જીવોના કલ્યાણ કરીને કે અવતાર આવ્યા, પણ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ છે, અને આ જે દેવકીને નંદના દીકરા કીધા એ તો કથન માત્ર કીધા એમ. ભગવાનના અવતારો છે અને જીવોના કલ્યાણના માટે જેવું કાર્ય હોય અને જ્યાં દેખાડવું ઘટે ત્યાં પોતે દેખાડે છે. પણ જે આપણને મહારાજ મળ્યા છે અને જે મોટા સંતો સમજ્યા છે, એટલે કોઈ પણ ક્યારેય શાસ્ત્રીજી મહારાજને પણ ક્યારેય કોઈ પૂછવા આવે ને કે મારા સ્વામી કયો અવતાર મોટો એમ, સ્વામી કે ભજન કરો, સ્વામી ક્યારેય પણ બીજી ચર્ચામાં ક્યારેય ઉતરતા નહીં એમ. અને ભજન કરે એનો થઈને રીએ તો મહારાજ પણ એમની ઓળખાણ કરાવે છે કે જે તે આખી જિંદગી મારા શ્વાસ લીધા છે ને, મારી સેવા કરી છે ને, એ હું આ છું. આધારાનંદ સ્વામીના ગ્રંથમાં પણ સ્વામીએ લખ્યું છે કે ભગવાનનો અનન્ય ભક્ત થાય છે તો અંતકાળ પહેલા એને પોતાની સ્મૃતિ કરાવે છે કે જો હું આ છું, અને એના દર્શનથી એ ઓળખાણથી શરીરમાં કાંઈક રોગાદિક પીડા છે તો એની પીડા પણ જણાતી નથી. શરીરમાં કંઈક મંદવાળ હોય, કંઈક રોગ હોય તો એની પીડા પણ દેખાતી નથી. આનંદ કયો છે એને? ઓરખાણનો, કે ઓહો જેના માટે હું જીવો, જેનું મેં ભજન કર્યું, જેની સેવા કરી, એ તો આવા મોટા છે એમ. એટલે અતિ હૈયામાં આનંદ છે, રોગની પીડા પણ દેખાતી નથી, શરીરમાં કાંઈ કષ્ટ જણાતું નથી. અને બોલતા ચાલતા બસ મહારાજ મને હવે 3 દિવસ પછી મારા તેડી જશે. અને આવા તો કેટલા પ્રસંગો હોય એમ. આ કળિયુગમાં પણ આપણે જાણીએ છીએ કે કેટલા પ્રસંગો આજે પણ બને છે કે મારા તેડવા માટે અગાઉથી ભક્ત ચિંતામણીમાં તો સ્વામી લખ્યા જ પ્રસંગો, 2 મહિના પહેલાં કે મહિના પહેલાં, હે, જે કર્ણ ભગત હોય રાજપુરના કે જેતલપુરના, દયારામ હોય કે જોઈતારામ, બ્રાહ્મણ હોય વિપ્ર હોય, તો એને તો દર્શન આપીને પ્રસંગો બન્યા હોય, પણ મહારાજ ગયા પછી પણ એ સદાવ્રત કલ્યાણનું અખંડ ને અવિરત ચાલુ છે. એટલા માટે અહીંયા ભક્ત ચિંતામણીમાં પણ મહારાજે 104 અને 5 પ્રકરણમાં પણ મહારાજને સર્વોપરી મોટો અવતાર કહ્યા છે. અને જે કંઈ આપણે અધૂરા, આપણે અધિક ભાવ ન્યૂન થતું હોય છે, એ આપણી સમજણમાં આપણને સમજાતું નથી, અને કંઈક આપણો અહંકાર અહમ એના કારણે, અને વ્યાસજીના અવતાર, વ્યાસજીના જે ગ્રંથો છે એ સર્વે અવતારમાં મહારાજે શ્રીકૃષ્ણ જે અનાદિ ગીધા, અને પછીના જે શ્રીકૃષ્ણ ગીધા એ મહારાજ કે કડિયા છે, એમાં સર્વે કળાઓ રહી છે એમ. પણ સર્વ અવતારો છે એ અનાદિ શ્રીકૃષ્ણ નારાયણના છે એમ સમજવું. અને કદાચ એવી શક્તિ, હાલો મનની વાતો જાણનારા, કહેનારા તો મંત્રિક તાંત્રિક હોય એ પણ કહી દે એમ, એને મોટા ગણવા? અરે કંઈ મોટું કાર્ય કરે તો એને ભગવાન ગણવા? હનુમાનજી મહારાજ હતા તો દ્રોણાચાર્ય આખો ઉપાડ્યો એમ, અને ભગવાન શ્રીકૃષ્ણે ગોવર્ધન ઉપાડ્યો એમ. તો એમ કહેવાય છે કે ગોવર્ધન આગળ તો દ્રોણાચાર્ય આગળ તો કાંક ભાગ છે એક. તો હનુમાનજી મહારાજ તો ભક્ત છે એમ, પણ ભગવાન નથી એમ. એમ મહારાજ કે કાર્ય રહીને, કદાચ કાર્યની મોટાઈ હોય તો મોટાએ કરીને નથી, પણ કેટલા જીવોનું કલ્યાણ થાય છે ભગવાનના જે જે અવતારો થયા છે, અને કેટલા કેટલા જીવોનું કલ્યાણ કર્યું છે એના ઉપરથી એમની અધિક ન્યૂન ભાવ, એમને મોટા અને અવતારી જાણવા. એટલે ભગવાનના બે સ્વભાવની વાત કરી ઉપનિષદમાં, કે શત્રુ, કટ્ટર શત્રુ ભગવાનના, દોષોના ભગવાન કટ્ટર શત્રુ છે અને કલ્યાણ એકતાન છે. જ્યારે જ્યારે ભગવાન આવે છે ત્યારે એકતાન રહે છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પણ જેમ આપણે આગળ વાત કરી એમ, એટલે ચરિત્રોમાં પણ પોતાની મૂર્તિમાં, અગતરાયના પર્વતભાઈ હોય તો કે સર્વ અવતારના અવતારી ક્યારે જાણવા? તો કે પોતે લીન ન થાય પણ સર્વે અવતારો એમાં લીન થાય. 24 મૂર્તિઓના અવતારોના દર્શન આપ્યા ત્યારે 24 અવતારો મહારાજની મૂર્તિમાં લીન પામ્યા, એવું પર્વતભાઈને દર્શન આપ્યું. એ પણ આપણે ઘણી વખત પ્રસંગોમાં સાંભળ્યું છે. ભાદરાની વાત કરી, અને શિક્ષાપત્રીમાં પણ મહારાજે 29મા શ્લોકમાં શ્રીકૃષ્ણ અવતારણ ખંડન મિત્ર યુક્તિભી, કે યુક્તિએ કરીને પણ કોઈ અવતારોનું ખંડન કર્યું હોય તો એ શાસ્ત્રને ક્યારેય માનવા નહીં અને સાંભળવા પણ નહીં. એટલે મહારાજે પણ દેવતાઓ પ્રત્યે, પંચભૂત પંચદેવતાઓ હોય તો એને પણ પૂજ્યપણે માનવા. અરે રસ્તામાં ચાલ્યા જતા હોય તો શિવાલય એક દેવ મંદિર આવે તો આદર થકી, હો હાલા જવું અને દર્શન કરવું એમ નહીં, એ આદર થકી એ દેવનું દર્શન કરવું. એટલે મહારાજે અહીંયા પોતાના સર્વોપરીપણાની વાત કરી છે કે વ્યાસ ભગવાનના કરેલા શાસ્ત્રોના અનુસારે ભગવાનની મોટાઈ સર્વોપરીતા આ વચનામૃતમાં મહારાજે કીધી છે. અને સર્વે હરિભક્તો પણ એ જાણતા હોવા, છેલ્લે વચનામૃતમાં પણ એ જ વાત આવી કે જે અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ કીધા એ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. આપણે પણ એ સમજણ દ્રઢ કરવાની છે. આમાં કોઈ વાદ વિવાદ કે કોઈ એમાં કોઈને આ નાના છે કે આ મોટા છે એ જા એ ભગવાનના અવતારો છે, એ સર્વે કલ્યાણ કરનારા છે, પણ આપણને જે મળ્યા છે એ સર્વોપરી છે. સર્વોપરી જાણવાના છે અને જે મહારાજની નાની મોટી આજ્ઞાઓ છે એને આજ્ઞા પાળીએ, એમનું ભજન કરીએ તો જરૂર બહુ મોટું કામ થાય. એટલે મહારાજે આ વચનાવૃતમાં પુરુષોત્તમ ભટ્ટના પ્રશ્નને બીજો પ્રશ્ન પુરુષોત્તમ ભટ્ટનો કીધો, તો કે આવો દાખલો શા માટે કર્યો? મહારાજ કે જેમ ચક્રવર્તી સમ્રાટ હોય, એક બે ગામ વસે ને એક બે ગામ ઉજળ થાય તો એ તો એની ગણતરીમાં ન હોય, અનંત કોટી બ્રહ્માંડો છે. એકાદ બ્રહ્માંડ ભાંગે તો એની કાંઈ ભગવાનને નજરમાં આવતું પણ નથી. એટલે મહારાજ એની લીલા છે એ તો, એમાં તો ઉલટા એને આનંદ છે. એનો દાખલો એની મહેનત નથી, એમાં દાખલો નથી. એટલે પુરુષોત્તમ ભટ્ટે તો દયા કરીને પ્રશ્ન પૂછ્યો છે કે મહારાજ આવો દાખલો કરો તો અહીંયા બેઠા થકા કલ્યાણ ન થાય. ત્યારે મહારાજે કીધું છે કે સર્વે બ્રહ્માંડ વસે જ છે તો પછી, અને ભગવાન અહીં અવતાર લઈને આવે છે, લીલાનો વિસ્તાર કરે છે, અને એ લીલાને કોઈ ગાય સાંભળે, એમાં અમે કીધું ને કે મોટા મુનિને ધ્યાન કરવા યોગ્ય છે. ભગવાન ચરિત્રો કરે છે અને એટલા માટે જ મહારાજે પણ ચાતુર્માસમાં દસમ સ્કંદ અને પંચમ સ્કંદના ચરિત્રો એનો પાઠ કરવાનું પણ મહારાજે પોતાના આશ્રિત મહારાજના આશ્રિતોને પણ પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે ભગવાનની લીલા ચરિત્રો છે એનાથી જીવના અંતરમાં ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય છે. વચનામૃતમાં પણ પ્રશ્ન છે કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય? તો કે જે જે અવતારો થયા છે એની લીલા ગાય સાંભળે તો પણ એના જીવના હૃદયમાં ભક્તિની વૃદ્ધિ થાય છે. એટલે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ભગવાન જેવા છે એવા આપણને ઓળખાય અને એમની વિશેષ આપણે ભક્તિ કરીએ, એમની આજ્ઞા એમની સેવા વિશેષ થાય એવી મહારાજને મોટા સંતોના ચરણમાં પ્રાર્થના કરીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. યોગ્ય તેમ વિવેકથી સમજવા, જે દંડવાને યોગ્ય હોય અને દંડવાને અયોગ્ય હોય તેમને પણ લક્ષણોથી જાણવા, તેમાં અંગ સાત છે તે રાજા, અમાત્ય, મિત્ર, કોષ, રાષ્ટ્ર, દુર્ગ, સેના ઇત્યાદિ છે. તે કયું છે? સ્વામી, અમાત્ય, મિત્ર, કોષ, રાષ્ટ્ર, પ્રજા, કિલ્લાઓ અને સેના આ સાત અંગ છે, તે રાજ્યના મૂળ કારણ છે. એટલે એ જેટલા સમૃદ્ધ હોય એટલું રાજ્ય સમૃદ્ધ થાય, અને એ જેટલા દુર્બળા નબળાઈવાળા એ હોય એટલું એ યુનિટ છે એ નબળું થાય, હારું આગળ ન હાલે, બિલ ટુ લાસ્ટ. એવું એક ઓલા કોઈને લખ્યું છે, જીમ કોલિને લખ્યું છે, 125-25 વર્ષની કંપનીઓ ચાલે છે, 200-200-300-300 વર્ષની જૂની યુનિવર્સિટીઓ ચાલે છે, અને એની ક્વોલિટી 300 વર્ષમાં ડાઉન થઈ નથી, તો એનું મેનેજમેન્ટ કેવું કર્યું છે? એનું બંધારણ કેવું કર્યું છે? એને હકાવનારા તો બધા બદલી જતા હોય, તોય એટલે એનું બંધારણ જ એવું કર્યું, અને બંધારણ કરતાં બંધારણ તો ગમે એટલું ભારતનું બહુ સારું કહેવાય છે, પણ બંધારણ કરવાથી ખાલી સંસ્થા કે યુનિટ હાલી જતો નથી, એને હકાવનારા છે, અને એમાં કલ્ચર ઊભું કરવું, સારું કલ્ચર, એ આગેવાનનું કામ છે, રાજાનું કામ છે. હાર્ડવેરની બધી યુનિવર્સિટીઓ છે એ કોઈ કોઈ 200 વર્ષની, 300 વર્ષની, 400 વર્ષની જૂની યુનિવર્સિટી છે. અને કેટલું હજી પાછું એનું દુનિયામાં નામ છે એવી યુનિવર્સિટી છે. તો એ યુનિટ જ છે, એને હકાવનારા કોક જ છે. એટલે એની ખૂબી છે કે એને માણસો કલ્ચર ઊભું કર્યા વિના, અંદરની સચ્ચાઈ વિના આ કોઈ લાંબુ હાલે નહીં. માણસો તકવાદી હોય અને બજારમાં જે આવ્યું એમાં તૂટી પડતા હોય, પૈસાના લાલચી હોય, તો એની ક્વોલિટી થાય નહીં, આગળ ન હાલે, હરખું ન હાલે. એટલે રાજગુણો છે, આગેવાનના ગુણો. આ તમે ઓલું દીધું તને બહુ સરસ છે, પાત્રે ત્યાગી ગુણે રાગી, ગુણે રાગી ભાગી પરિજને સહ. પછી શાસ્ત્રે બોદ્ધા રણે યોદ્ધા, પ્રભુ પ્રભુ પંચ ગુણો ભવેત. પ્રભુ એટલે આગેવાન, ઘરનો કુટુંબનો હોય, સંસ્થાનો હોય, આવો હોય, ગમે તે હોય, આગેવાન હોય. આમાં પાંચ ગુણો હોય તો એ યુનિટ આગળ હાલે, બળવાન થાય. પાત્રે ત્યાગી ગુણે રાગી, સુપાત્ર જોઈને ઓલું ડેલિગેશન કરે. ડેલિગેશન કરવાનું હોય ને, એકલો રાજા છે એ બધું થોડું કરવાનું હોય, એટલે પાત્રે ત્યાગી અને ડેલિગેશનને દાન દેવાના છે. સુપાત્ર જોઈને દાન કરે, સુપાત્ર જોઈને ડેલિગેશન કરે. હકીકતમાં પોતાના કરતાં સારું પાત્ર હોય સેકન્ડ જનરેશન, અને એને ન આપે એ માલિક મૂર્ખ કહેવાય. મૂર્ખ જ કહેવાય, બીજું શું. એને સંસ્થાની સેન્સ નથી, મારા કરતા આ સંસ્થાને હારી બનાવે છે એટલે એને સંસ્થાની સેન્સ નથી. એને કંઈક અહમ કે આ તે જે તે હોય છે. પાત્રે ત્યાગી, પાત્ર મળે એટલે એને હોપી દેવું છે, અને તૈયાર થાય એટલે એને હોપી દેવું છે. બહુ થાય તેને ટ્રેનિંગ દેવી છે. પણ પાત્ર મળે ને ચોટી રહે તો એની મૂર્ખતા કહેવાય, માલિકની મૂર્ખ. પ્રભુ પંચ ગુણો ભવ્યા, માલિક છે એને આ પાંચ ગુણ મેળવવા જોઈએ. પાત્ર તૈયાર કરવા એ એની ફરજ કહેવાય, પોતાના કરતા શ્રેષ્ઠ તૈયાર. પાંચ પ્રકારના ઓલા આવે છે ને આપણે, હે, સીઈઓ લીડર, હાઈ લેવલ લીડર્સ, હાઈ લેવલ લીડર, એમ પાંચ પ્રકારના લીડર. તો પાંચમા પ્રકારના લીડર છે એ કેવા હોય? પોતા જેવા બીજા લીડરને તૈયાર, પોતાના જેવા થાઉઝન્ડ ઓફ લીડર તૈયાર કરે, પોતાનાથી હારા કરે. એ તો એની ખૂબી છે, મેનેજમેન્ટની ખૂબી. હું પોતાના કરતા હારા માણસો પાસેથી પોતે કરી શકે એના કરતા વધારે કામ લે. પોતે જો કરવા જાય તો બાફે, પણ બીજાને પાસે કરાવે તો બહુ સારું થાય. એના મેનેજમેન્ટ કહેવાય. એટલે પાત્રે ત્યાગી, પાત્ર મળે અને તોય માણસ ચોટ્યો રહે. બાપ હોય અને દીકરો પોતાના ધંધાને વધારે એક્સટેન્શન કરીએ કેમ છે, અને તોય ચોટ્યો રહે, તો એ બાપની આશક્તિ કહેવાય. એવું બધાય, સંસ્થા હોય કે રાજ હોય, એવું સુપાત્ર ગોતી અને એને હોપવું એ જ એની ફરજ, મોટામાં મોટી ફરજ કહેવાય. પાત્રે ત્યાગી અને સુપાત્ર જોઈને દાન કરવું એ જ મોટું. અને ગુણે રાગી, એમ ગુણ રાગી થવું જોઈએ, પોતે ગુણ મેળવવા જોઈએ, બીજા કોઈક હોય તો એના ગુણને ઓળખવા જોઈએ, એના ગુણને પ્રોત્સાહન દેવું જોઈએ. અને બીજા દોડડા પણિયા હોય એને થોડાક વાંહે રાખવા જોઈએ કે તમે સેકન્ડ લાઇનમાં આવો, નકર મોઢું કે બારું કાઢીને બેઠા હોય એમને એમ, તો એને ગુણે રાગી કહેવાય. એવોર્ડ રિવોર્ડ એને દેવાથી પ્રોત્સાહન ન આપે તો ગુણોનું બોલું ડેવલપ ન થાય. અને ભાગી પરિજને સહાય, કુટુંબમાં પાછો હંપ હોય, મોટે ભાગે બહુ આગળ નીકળી ગયા હોય એને કુટુંબને મેળ ન હોય, બહુ કુટુંબવાળા છે એની ઈર્ષા કરતા હોય ને આ છે ઓલાનો દ્વેષ કરતો હોય એમ, એવું ન હોવું જોઈએ. એ હેલ્ધી ન કહેવાય, એને સુખે ન આવે. સુખ તો બધાએ પોતાનો પરિવાર ભેળો થઈને ભોગવે ત્યારે સુખ હશે, એકલો ભોગે તો સુખ ન આવે. આખો પરિવાર ભેળો થાય અને કિલકિલાટ કરતા હોય તો એને સુખ આવતું હોય છે. એટલે પરિવારમાં હંપ ન હોય તો, અને પરિવારમાં હંપ ન હોય એનું કારણ મોટે ભાગે મેઇન વ્યક્તિ હોય, એ પછી ગમે ત્યાં એના શેડ આડતા હોય, કાંઈ સ્વાર્થી હોય, કાં બીજો થોડીક આવડક ઓછી હોય તો આ બધા ઓલા હાંડ થઈ જાય નબળા માણસો. અને શાસ્ત્રે બોદ્ધા રણે યોદ્ધા, બાંધવામાં પાછો ન પડે એવું ન હોય, પણ કોઈથી ડરી ન જાય. કોકથી ડરે એ માણસ યુનિટ ન ચલાવી શકે, રાજ્ય ન ચલાવી. નરેન્દ્ર મોદી છે એ ટ્રમ્પથી ડરે, પાકિસ્તાનથી ચીનથી બધા બળિયા જ છે તોય ન ડરે, ને અબોટાબાદમાં જઈને ઓલું સ્ટ્રાઇક કરી આવે. એટલે રણે યોદ્ધા એટલે કે બાંધવા તૈયાર, ઓલો 24 કલાક વોરિયર મૂડમાં હોય એમ નહીં, કોઈથી ડરે નહીં. એટલે તો એ મુખ પ્રભુ પંચગુણો ભવે, મુખિયાનું લક્ષણ છે. એ જો પૂછડી દબાવીને ભાગી જતો હોય તો વાહિલાનું શું, વાહિલાનું શું સમજવું. એટલે એ કોઈથી ડરતો ન હોવો જોઈએ. સાચો માણસ હોય તો ન ડરતો હોય, બીક ખોટાઈની લાગતી હોય છે માણસને, પોતાની ખોટાઈ હોય એની બીક લાગતી હોય. ને શાસ્ત્રે બધા, શાસ્ત્રનું એને જ્ઞાન ન હોય તો આ બધા ગુણ આવે નહીં. શાસ્ત્રનો આધાર ન હોય તો ભફા ક્યાં થાય, અહીંથી આ ભફાકો મારે, અહીંથી આ ભફાકો મારે. ક્યારેક ભગવાને શક્તિ આપી હોય એટલે કાંક કોકને ડોળા કાઢીને ડરાવે ને કાંક બીજું કંઈક કરાવે. શાસ્ત્રનું જ્ઞાન હોતે જોઈ. આ મુખ્ય હોય એને ઉપદેશ દેવા તો કોઈ આવે નહીં, તો એનો ઉપદેશ દેનારો કોણ જોઈ. એટલે શાસ્ત્ર વાંચે તો એને ખબર પડે કે મારે આમ કરાય ને મારે આમ ન કરાય. એટલે એટલે 5 લેવલના લીડરે એને જ કહેવાય એમ, કે પોતાના જેવા પાત્રે ત્યાગી અને ગુણે રાગી એ 5 લેવલ લીડર થઈ શકે. પોતાના કરતાં સારું કામ કરી જાણતો હોય તો તરત જ ડેલિગેટ કરી દે, હાલો તમે મણો કરવા અને હું જોઉં. એટલે પાત્રે ત્યાગી, પોતાના જેવા 1000 ઓફ લીડર તૈયાર કરે. અને 4 લેવલનો હોય તો પોતાના જેવા હેલ્પર તૈયાર કરે, પણ પોતાની સીટે કોઈને આવવા દે નહીં, પોતાની સીટે કોઈને આવવા ન દે. એમ જાણે કે આ મારી સીટ લઈ લે, ભવિષ્યમાં 2-3 વર્ષ સારું કામ કરે તો મારા કરતાં આગળ વધી જશે, તો એને બીજે ક્યાંક ઉલાળી નાખે. તો એ 5 લેવલ લીડર નો થઈ ન શકે, કોઈ દી ન થઈ શકે ભવિષ્યમાં. 4000 ઓફ હેલ્પર તૈયાર કરે, એટલે 1000 ઓફ હેલ્પર અટાણની ભાષામાં ઢોલકી વગાડના તૈયાર કરે કે ભાઈ અમારા માલિક છે એ બહુ જોરદાર છે, બહુ જોરદાર છે અમારા માલિક. પછી એના એની ગાથાઓ મને ગાવા અને લખાવા હોતે મળે, જો અનુકૂળતા હોય તો લખાવા હોતે મળે, નકર ગાવા મળે. જીવન ઝરમરો બહાર મને પડવા અને ષષ્ઠી પૂર્તિઓ સેલિબ્રેશન મને થવા, આવું બધું મને થવા. એટલે એ 4 લેવલનું કામ છે, 5 લેવલનું કામ નહીં. 5 લેવલ તો એને એક જ ટાર્ગેટ હોય કે આવા કેમ તૈયાર થાય. સર્વત્ર જયમ ઇચ્છેત, પુત્રાત ઇચ્છેત પરાજયમ, શિષ્યાત ઇચ્છેત પરાજયમ. બધી જગ્યાએ આપણો પ્રોગ્રેસને વિજય થાય, પણ એક જગ્યાએ પરાજય થાય એ એની સિદ્ધિ છે. બાંધવામાં નહીં, બધા શિષ્યો ભેળા થઈને આને મીણ કેવડાવી દેતા હોય અને ચાવી લઈ લેતા હોય તો એમાં સિદ્ધિ ન કહેવાય. પણ એ ગુણમાં એના કરતાં આગળ વધી જાય અને તોય આને હરખ થાય તો પ્રભુ પંચ ગુણો ભવે, માલિક છે એમાં આ જોઈ તો જ એની સંસ્થા આગળ આવે અને તો જ એનું રાજ્ય આગળ વધે, તો એની ગાદી હોતે આગળ વધે તપે ગાદી પછી. જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, પૂજ્ય પાદ્ય પ્રસાદ દાજી સ્વામીએ, આપણે બધા પ્રભુ છીએ, ભગવાન થવાનું તો બધાને ગમે. સ્વામી કીધું પ્રભુના 5 ગુણ બધા જ કોઈક ને કોઈક જગ્યાએ આગેવાન છીએ. તમે ઘર પરિવારમાં તો આપણામાં કેવા ગુણ હોય તો આપણો ઘર પરિવાર સંસાર સરસ રીતે ચાલે, આપણે સમાજમાં સારી રીતે કાર્ય કરી શકીએ એની સ્વામીએ સુંદર વાત કરી. આપણી આવતી એક્ઝામ April 1st છે, પહેલાં રવિવારે એમનો પહેલો પ્રસંગ છે, પ્રસંગ 9 જોગીની જાગૃતિ. એમાં આ પ્રસંગ છે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીનો. શ્રીજી મહારાજે સંતોની પરીક્ષા કરવાનું ધાર્યું હતું. મહારાજ પાસે નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, બીજા સંતો પણ હશે, સભા કરીને બેઠા હશે. મહારાજ નિષ્કુળાનંદ સ્વામી આવ્યા, મહારાજે કીધું કે સ્વામી નજીક આવો. મહારાજની મુઠ્ઠી વાળેલી હતી. મહારાજ કહે તમને મુખમાં પ્રસાદી મુખવાસ આપવો છે. સ્વામી કહે ના મહારાજ, મારા હાથમાં આપો, મોઢામાં નહીં. મહારાજ કહે ના આમાં કાંઈ કચરો બચરો કાંઈ નથી, બહુ સરસ ચોખ્ખો છે, તમારા મોઢામાં જ અમારે આપવો છે. મહારાજ મોઢામાં નહીં, મારા હાથમાં આપો. થોડી રગજગ ચાલે, બ્રહ્માનંદ સ્વામી બેઠા છે. સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામીને કીધું સ્વામી મહારાજ છે, જે આપશે એ કંઈક સારું જ હશે, કંઈ ઝેર તો નહીં આપી દી. સ્વામી કે મને જે મહારાજ આપે ને ઝેર આપે ને તો ઝેર ખાઈ જાઉં, પણ મોઢામાં નહીં, હાથમાં લઉં. મહારાજ કહે ને તમને મોઢામાં જ આપવી છે. મહારાજ પોતાની એ વાત મૂકે નહીં. એટલે મુક્તાનંદ સ્વામી મહારાજને હાથ જોડીને કીધું મહારાજ એ બાળહઠ, સ્ત્રીહઠ, રાજહઠ, ઘોડાહઠ આમાં લખ્યું નથી, પણ મકોડાહઠ, જોગીહઠ આ બધી હઠો તો જોઈ છે, પણ આ પ્રભુહઠ, ભગવાનની હઠ જોઈ નથી. મહારાજ તમે આ મુઠ્ઠી ખોલી નાખો ને સ્વામીને બતાવી દો એટલે વાત પૂરી થઈ જાય. એટલે મહારાજે પછી મુઠ્ઠી ખોલી તો અંદર શું હતું? સોના મોહર હતી. એટલે બધી સભા, સંતો, બ્રહ્માનંદ સ્વામી બધા જોઈ રહ્યા, અરે મુખવાસ ને બદલે સોના મોહર નીકળી. મહારાજ નિષ્કુળાનંદ સ્વામી કીધું મહારાજ એ એટલા માટે જ હું ડરું છું, એ લાકડિયા ગામમાં, આ ગામનું નામ યાદ રાખજો લાકડિયા ગામ, લાકડિયા ગામમાં મહારાજ તમે ધનને ખાડો કરાવીને થોડું ડટાવ્યું, એની ઉપર પછી ઝાડે બેસાયેલા હતા, એટલે કે દિશાએ બેસાયેલા હતા સંતોને, એના ઉપર ઝાડા કરાવ્યા હતા. મહારાજ ત્યારે માયા એટલી ખીજાણી હતી અને માયાએ પછી મહારાજને કીધું તું મહારાજ આ તમે તમારી ફજેતી કરી નાખી, હાવ આવું થોડું કરાય. મહારાજે ત્યારે મહારાજે માયાને આશ્વાસન આપ્યું હતું. મહારાજ કે કાંઈ વાંધો નહીં, અત્યારે તારી ફજેતી કરી છે, પણ ભવિષ્યમાં આ સાધુમાંથી જે કોઈ ગાફલ થાય ને એના મોઢામાં તું જાડો પેશાબ કરી લેજે. મહારાજ મને હજી યાદ છે એ વાત, નિષ્કુળાનંદ સ્વામી કહે છે એટલે હું અખંડ અનુસંધાન રાખું છું, જાગૃતિ રાખું છું કે ભૂલમાં પણ માયા મારા મોઢામાંનો પ્રવેશી જાય. મહારાજ દયા રાખજો. એટલે મહારાજે પછી નિષ્કોળાનંદ સ્વામી ઉપર રાજી થયા. મહારાજે એમને એની ઉપર રાજી થઈને આશીર્વાદ આપ્યા અને બ્રહ્માનંદ સ્વામીએ એક સવયો બનાવ્યો. વીત સારું વઢી મરે રાય રંક નારી નર સ્વર્ગ મૃત્યુ પાતાળમાં જેનો જ નિવાસ છે. જોગી જતી તપસી સંન્યાસીઓ ન તજે ધન વાસના તો વિતની ને તેના તો તે દાસ છે. દ્રવ્ય પર મળમૂત્ર કરી તેનો ત્યાગ કરે એવા તો આ સમય સાધુ આપણી જ પાસ છે. કહત હે બ્રહ્માનંદ શ્રી મુખે શ્રી હરિ કહે નિષ્કુળાનંદજીને સાબાશ છે, નિષ્કુળાનંદજીને સાબાશ છે. તો આ નિષ્કુળાનંદ સ્વામીના આ પ્રસંગનો બ્રહ્માનંદ સ્વામી સવયો પણ કર્યો. આ પ્રસંગ છે, ઘણીવાર સંતોની કથામાં પણ આપણે આ પ્રસંગ સાંભળ્યો છે, બહુ અઘરો નથી. ખાસ મેઇનલી આમાં નામ એક બે યાદ રાખવાના છે, લાકડિયા ગામ. આમ તો બીજા બધા પ્રસંગો તો નામ તો યાદ છે, બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રસંગ છે, મહારાજે મુક્તા નિષ્કુળાનંદ સ્વામી માટે મુખવાસ જાહેર કર્યો હતો પણ અંદર હતી સોના મોહર, નિષ્કુળાનંદ સ્વામી માન્યા નહીં. બ્રહ્માનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને કીધું કે મહારાજ તમને ઝેર નહીં આપે અને તોય નિષ્કુળાનંદ સ્વામી માન્યા નહીં. મુક્તાનંદ સ્વામી મહારાજને વિનંતી કરી હઠ મૂકવાની અને મહારાજે બતાવી એ સોના મોહર. તો આ પ્રસંગ સંક્ષિપ્તમાં આપણે કહ્યો. તો આ પ્રસંગ છે, ઘણા બધા ભક્તો સાથે આ વીકમાં મારી વાત થઈ હતી, કારણ કે ગઈ પરીક્ષામાં જે જે ભક્તોએ પરીક્ષા નહોતી આપી એના માટે. તો નાનો એવો પ્રસંગ છે આ પ્રસંગ, આપણે અત્યારે સમરી પણ કરી. હવે ઘરના બે સભ્યો ત્રણ સભ્યો ચાર સભ્યો હોય તો જમતા જમતા 5 મિનિટ આનું થોડું રિવ્યૂ કરી લઈ, રિવિઝન કરી લઈ, અઠવાડિયું, તો આ પ્રસંગ એકદમ બહાર થઈ જાય. એકબીજાને પ્રશ્ન કરે, જમતા જમતા જ પ્રશ્ન કરવાના, સ્પેશિયલ સમય કાઢવાની જરૂર નથી. તો અને ગઈ વખતે પણ વાત કરી હતી, આ પરીક્ષા એટલા માટે છે કે આપણો સત્સંગ પરીક્ષાનું જે મેટર છે એનાથી સત્સંગ આપણો આપણને કેટલું જ્ઞાન થશે એની વાત નથી, પણ અમે જોઈએ છીએ જે જે ભક્તો 3-4 વર્ષમાં સત્સંગની એક્ઝામ આપે છે. પેલા આપણે નંદસંતોના સદગુરુ ચરિત્ર એમની પરીક્ષા લીધી, પછી વચનામૃત જયંતિ હતી તો વચનામૃતની પરીક્ષા લીધી, 2 વર્ષથી આ નાના નાના પ્રસંગોની પરીક્ષા લઈએ છીએ. પણ જે ભક્તો જે પરિવારના સભ્યો રેગ્યુલર આ પરીક્ષા આપે છે એ ઘણીવાર સત્સંગ પેલા સ્વામિનારાયણ સંપ્રદાયમાંય નહોતા, એવા હરિભક્તોના ઘણા પરિવારો અમે જોયા છે, પણ એમના સત્સંગમાં પ્રોગ્રેસ દેખાય છે. એમને મેં કંઈક મહારાજ માટે મારા જીવના કલ્યાણ માટે હું કંઈક કરવું છે એવી ભાવના વધતી જાય છે ને, હવે મારે વધારે કરવું છે એવો ઉત્સાહ વધતો જાય છે. અને જે જૂના હરિભક્તો છે ઘણીવાર નિયમ ધર્મ પાળે છે, નિત્ય નિયમ કરે છે, દરરોજ બધું કરે છે, પણ આની સરખામણીમાં એનો પ્રોગ્રેસ નથી થતો. શા માટે? આ જ્યારે આ વસ્તુ માધ્યમ એક છે, આ માધ્યમથી પરિવારમાં સમસુરતભાવ પણ વધે છે, સાથે સાથે પરિવારનો સત્સંગ પણ વધે છે, નાના બાળકોનો પણ સત્સંગ વધે છે. ઘણા પરિવારો એવા છે કે જેના નાના નાના છોકરાઓ, એના માટે તો એમની પ્રેરણાથી કે ભાઈ અમારા નાના છોકરાઓ છે એને પરીક્ષા આપવી હોય તો આ તો થોડીક આપણે ઇંગ્લિશમાં પણ લઈએ છીએ પણ એ તો હાર્ડ હોય થોડીક. તો જે એક્ઝામવાળી ટીમ છે આપણી સેન્ટ્રલ ટીમ, એમણે 10 વર્ષથી નાના છોકરાઓ માટે પણ એક સ્મોલ એક્ઝામ શરૂ કરી. કહેવાનું કે જો આપણે નક્કી કરીએ અને આનો ફાયદો જ અવશ્ય મળશે. આ સર્વે સંતોએ સર્વે કરેલી વાત છે. ઘણીવાર અમે ગઈ વખતે પણ વાત કરી હતી ને કે ભાઈ આપણે સ્વામી કહું તને ક્વિઝ કરો કે પછી ગૂગલ ફોર્મની ક્વિઝ કરો, 4 ઓપ્શન આપીને ક્વિઝ કરી નાખો તો અમને જ્ઞાન થઈ જાય. જ્ઞાન કરાવવા માટે નથી, આ આપણા સત્સંગને પાક્કો કરાવવા માટેની આ સત્સંગની પરીક્ષા છે. અને આનો ઘણો ફાયદો ઘણા હરિભક્તોમાં આપણે જોયો છે, સર્વે કર્યો છે એના આધારે. અને ડલાસમાં તો લગભગ અમને લાગે છે કે 2009થી પરીક્ષાઓ નાની નાની લેવાય છે. પહેલાં ઓપન બુક પરીક્ષા લેતા, ભલે એમાં 8-10 હરિભક્તો જ હતા, પણ એ હરિભક્તો જે પરીક્ષા આપતા એના સત્સંગમાં ડેવલપમેન્ટ જોઈ અને પછી આપણે ઓવરઓલ આપણા બધા સેન્ટરોમાં શરૂ કરીએ છીએ. તો ખાસ બધા જ હરિભક્તો ડળાસના હરિભક્તો હોય, બીજા ચાર હરિભક્તો જે આપણા સેન્ટરના જોતા હોય, બધા ભક્તોને ખાસ વિનંતી કે આ પરીક્ષા એપ્રિલના પહેલા વીકેન્ડમાં હશે, પહેલાં રવિવારે, તો જરૂર બધા ભક્તો પરીક્ષા આપે અને એના માટે અત્યારથી તૈયારી કરે. જય સ્વામિનારાયણ. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. જેમ સ્વામીએ વાત કરી એમ સત્સંગ સૌરભ પરીક્ષાના પ્રિપરેશન માટે અમુક મહિલા ભક્તોએ અને બાળ સંસ્કારની ટીમે તૈયાર થઈ એના નાના બાળકો માટે પ્રિપરેશનના ક્લાસ ઓર્ગનાઇઝ કર્યા છે, જે ઉંમર 13 અને એનાથી નીચે દર વેડનસડે 8:15 to 9 PM CST સેન્ટ્રલ બોયઝ અને ગર્લ્સ, અને આ ઝૂમ પ્લેટફોર્મ ઉપર હશે. ઝૂમની લિંક મેળવવા માટે આપ શ્રી નીરજભાઈ બાબરિયાનો સંપર્ક કરી શકો. તો આ વીકલી સત્સંગ સૌરભ એક્ઝામ પ્રિપરેશન ઉંમર 13 અને 13થી નાના જે બાળકો છે એ બધા માટે હશે. સાથે જેમ 2 અઠવાડિયા પહેલાં આપણને ખ્યાલ છે એ રીતે ડેલસ અને લગભગ ટેક્સસની અંદર જે વિન્ટર સ્ટોર્મ આવ્યું એનાથી ઘણા બધાને આકરી પરિસ્થિતિ થઈ હતી, એમાં આપણા ગુરુકુલ પરિવારના સેવક એવા શ્રી ડૉક્ટર મનોજભાઈ ડોબરિયા, જેમણે ડલાસની અંદર યુનિવર્સિટીમાં ભણતા જે પણ સ્ટુડન્ટ્સ છે જેમની પરિસ્થિતિ ખૂબ આકરી હતી પાવર આઉટેજસને લઈને, વોટર આઉટેજસને લઈને, તો એમનો સંકલ્પ હતો અને એમણે એ સમયે 200 ટિફિનની સેવા આપી હતી અને બધા સ્ટુડન્ટ સુધી પહોંચાડ્યા હતા. આપણે આવા સંકલ્પને વધાવીએ, આવા ભક્તોથી ઇન્સ્પિરેશન લઈએ કે જ્યારે જ્યારે આપણા સામર્થ્ય પ્રમાણે આપણે જે રીતે મદદરૂપ થઈ શકતા હોય એ રીતે આપણે આગળ આવીએ. આવતીકાલે બાય વીકલી યુથ સત્સંગ સભા જે ઝૂમ ઉપર હશે કાલે સાંજે 7 PM સેન્ટ્રલ, ઓલરેડી આ માહિતી બધાને ખ્યાલ છે. આ બાય વીકલી યુથ સત્સંગ માટે આપણે ગયા વખતેના ડિસ્કશનના પ્રમાણે એક ગૂગલ ક્લાસરૂમ તૈયાર કર્યો છે અને જેનો કોડ તમારા સ્ક્રીન ઉપર અત્યારે તમને દેખાય છે, જેમાં જે પણ મટીરિયલ એડવાન્સમાં રિવ્યૂ કરવાનું હોય અથવા જે પણ આપણે ક્વેશ્ચન ડિસ્કશન કરીએ છીએ એ તમે એડવાન્સમાં ત્યાં પોસ્ટ કરી શકો. તો જે પણ સ્ટુડન્ટ્સ આ યુથ સત્સંગ સભામાં જોડાય છે એ સૌ ગૂગલ ક્લાસરૂમમાં જોડાશે. સાથે ગયા મહિને અને એના પહેલા આપણે વાત કરી હતી એમ સદગુરુ પ્રેમાનંદ સ્વામી રચિત વંદુના જે પદો છે એનો 197th ઉત્પત્તિ દિન આવી રહ્યો છે. આપણે 3 ડિસેમ્બરથી લઈ માર્ચ 12 સુધી આખું એક અભિયાન આપણે ચલાવેલું, જેમાં દરરોજના જો ખાલી 2 પાઠ કરીએ તો પણ 200 પાઠ પૂરા થાય. આ ફ્લાયરમાં તમે જુઓ છો એ રીતે કોઈ હરિભક્તોએ હજી પણ જો શરૂ ના કર્યા હોય તો આજથી લઈને પણ હજી માર્ચ 12 સુધી રોજના 2 પાઠ કરીએ, અને એમાં જે રજિસ્ટ્રેશનની લિંક છે એમાં તમારો જે આંકડો છે એ અપડેટ કરવો. વાલા હરિભક્તો, આપણે જોઈએ કે આપણા ઘરે જો કોઈ 10 મહેમાનો આવે ને તો પણ આપણને ખબર હોય કે આપણને કેટલું કામ રહે અને કેટલા બિઝી થઈ જઈએ. તો એવા અહીંયા આપણે મહારાજ અને 9 દેવો છે, એમની સતત સેવાવિધિ ચાલતી હોય, ગુરુકુલની બધી એક્ટિવિટીઝ ચાલતી હોય, એના સાથે પણ પૂજ્ય શાંતિપ્રિય સ્વામીએ પર્સનલી 100 પાઠ પૂરા કર્યા છે. તો આપણે સૌ હરિભક્તો આ વંદુના પાઠમાં જોડાઈએ અને રોજના 2 પાઠ કરીએ. લગભગ 2 પાઠ કરતા 8 મિનિટ થાય તો આ જરૂરથી બધાની નોંધ લે. આવતીકાલે ફેબ્રુઆરી 28 મંથલી મહિલા સત્સંગ સભા બપોરે 3 થી 4 PM સેન્ટ્રલ, અને જેમાં ગઢડા અંત્યના 4th પ્રકરણનું કહૂટ ક્વિઝ હશે. તો મહિલા હરિભક્તો એની નોંધ લે. આજના ઓનલાઈન સત્સંગ સભાના જે યજમાનો છે એમને ખાસ યાદ કરું. સૌ પ્રથમ એવા શ્રી મનુભાઈ કોરડિયા, જેમણે એમના 50મી લગ્ન વર્ષગાંઠ નિમિત્તે આજે મહારાજને સંતોને થાળ કર્યા છે અને આજના સત્સંગ સભાના સ્પોન્સર છે. સાથે શ્રી હરેશભાઈ રામાણી, જેમણે એમના દીકરા દેવ તથા કીર્તનના જન્મદિવસ નિમિત્તે આજનો સત્સંગ લખાવ્યો છે અને આપણા યરલી સ્પોન્સર્સ એવા અક્ષર નિવાસી ધીરામ દાદાની સ્મૃતિમાં શ્રી ધીરુભાઈ બાબરિયા, શ્રી અશ્વિનભાઈ બાબરિયા તથા અન્ય ભાઈઓ, અને અક્ષર નિવાસી ઠાકરસિંહ દાદાની સ્મૃતિમાં શ્રી જગદીશભાઈ સુતરિયા તથા ભાઈઓ, આપણે સૌ પ્રાર્થના કરીએ આ સૌ પરિવારજનોને યજમાનોને મહારાજ સત્સંગનું ખૂબ બળ આપે, ખૂબ સારું સ્વાસ્થ્ય રાખે. તો એ સાથ અત્યારે થાળ, માનસી પૂજા અને આરતી સ્તુતિ.

સહજાનંદ સ્વામી મહારાજની જય. છોગાડો રે મોતીડાની માળા પહેરી મલપંતો આવે, મોતીડાની માળા પહેરી મલપંતો આવે, ગાઉ ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે, ગાઉ ત્યાં સંગાથે મારે પ્રેમ શું ગાવે, પ્રેમ શું ગાવે મારે પ્રેમ શું ગાવે, પ્રેમ શું ગાવે મારે પ્રેમ શું ગાવે, હો હો હો છેલ છો ગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છો ગાળો, છેલ છો ગાળો રે મીઠી વાલો વશ કી ધા મુજને વાલે વશ કી ધી, મે વાલો વશ કી ધા મુજને વાલે વશ કી ધી, સામા સામી પાન બીડી દીધી ને લીધી, સામા સામી પાન બીડી દીધી ને લીધી, દીધી ને લીધી છબીલે દીધી ને લીધી, દીધી ને લીધી છબીલે દીધી ને લીધી, છેલ છો ગાળો રે મીઠી મો છેલ છોગાળો, છેલ છોગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છોગાળો, મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ઘણો લીધો, મુક્તાનંદ કહે મોહન સંગે લાવ ઘણો લીધો, મુખડે થી તંબોળ મુજને મેર કરી દીધો, મુખડે થી તંબોળ મુજને મેર કરી દીધો, મેર કરી દીધો મુજને મેર કરી દીધો, મેર કરી દીધો મુજને મેર કરી દીધો, હો હો છેલ છો ગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છો ગાળો, છેલ છો ગાળો રે મીઠી મોરલી વાળો રે મારે મંદિર પધારે નિત્ય છેલ છો ગાળો, છબીલો છેલ છો ગાળો, છબીલો છેલ છો ગાળો, છેલ છો ગાળો, છબીલો છેલ છો ગાળો, સહજાનંદ સ્વામી મહારાજ ની જય. શક્તિ વિભવૈશ્વર્યાદિપાથો નિધિમ સ્તોતુમ ત્વામવતાર કારણમહો નેશાવયમ સર્વથા તસ્મા त्वां नत सर्व पाप शमनम् भूयो विवन्दामहे साक्षात् त्वां प्रसमीक्ष योग निलयम् जाता कृतार्थावृषम् निवासो निज परमोक्षरतो विरक्तिवार्दिहि हरिरिह वृषभोर्भवापहारी जयसिहि नैष्टिकराजनि ब्रह्मचार्यमपि दुश्चरमप्यमात्ये आत्मोजसा तदिह घोरतरे पितिष्ये संस्थापयिष्यसि हरे भुवि नीलकान् पुरुषोत्तमस्त्वम् पुरट जटा छटा किरीट कटितट मुञ्ज सुमेखला कलाप करकलित पलाश दण्डशाली जयसिहि नैष्टिकराजनि कण्ठ सर्वदी सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपाद स भूमिं विश्वतो कृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदकम् सर्वम् यद्भूतं यच्च भव्यम् पुरावृतत्वस्येषा नः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोज्यायागश्च पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम् दिवि तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रामानि लग्निरे छन्दागुंसि लग्निरे तस्मात् यजुस्तस्मादजायत श्रीखण्डम् चन्दनम् दिव्यम् गन्धाढ्यम् सुमनोहरम् भगवन् सहजानन्द गृहीत्वा त्वम् प्रसीद मे ॐ वेदाहमेदम् पुरुषम् महान्तम् आदित्यवर्णन्तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वा विवदनु यदास्ते ॐ भक्ताधिने श्रीसच्चिदानन्दाय नमः राधाकृष्णदेवनि जय परिधयः त्रिः सप्त समिधः कृताः देवायद्यज्ञम् तन्वानाः अबध्नन् पुरुषम् पशुम् तस्माद्यज्ञात् सर्वभूतः ऋतस्रामानि लग्निरे छन्दागुंसि लग्निरे तस्मात् यजुस्तस्मादजायत श्रीखण्डम् चन्दनम् दिव्यम् गन्धाढ्यम् सुमनोहरम् भगवन् सहजानन्द गृहीत्वा त्वम् प्रसीद मे ॐ धाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवम् विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते ॐ अखिलब्रह्माण्डादीश्वराय नमः रामचन्द्र भगवानि चतुर्वर्ति समायुक्तम् ऋतेन च सुपो निराजनेन सन्तुष्टो भवत्येव जगत्पते जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानन्द दयाळु सहजानन्द दयाळु बलवन्त बहुनामी प्रभु जय सद्गुरु स्वामी चरण सरोज तमारा बन्धु कर जोड़ी कुल तनु धारी प्रभु द्विज कुल तनु धारी पामर पतित उदारा पामर पतित उदारा अगणित नर नारी प्रभु जय सद्गुरु स्वामी नित्य नित्य नौतम लीला करता अविनाशी प्रभु करता अविनाशी अड़सठ तीरथ चरणी अड़सठ तीरथ चरणी कोटि गया काशी प्रभु जय सद्गुरु स्वामी पुरुषोत्तम प्रकटनु जे दर्शन करशे प्रभु जे दर्शन करशे काल करम थी छूटी काल करम थी छूटी कुटुंब सहित तरशे प्रभु जय सद्गुरु स्वामी आवसर करुणानिधि करुणा बहु कीधि प्रभु करुणा बहु कीधि मुक्तानंद कहे मुक्ति मुक्तानंद कहे मुक्ति सुगम करी सीधि प्रभु जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुगामी प्रभु जय सद्गुरु स्वामी जय जगदीश हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे जो जावे फल पावे दुख बिन से मन का प्रभु दुख बिन से मन का सुख संपत्ति घर आवे सुख संपत्ति घर आवे कष्ट मिटे तन का ओ जय जगदीश हरे पूरण परमात्मा तुमयंतरयामी प्रभु तुमयंतरयामी पार ब्रह्म परमेश्वर पार ब्रह्म परमेश्वर तुम सबके स्वामी ओम जय जगदीश हरे हरे प्रभु जय जगदीश हरे भक्त जनों के संकट दास जनों के संकट क्षण में दूर करे ओम जय जगदीश हरे कृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे ॐ पुष्पैः देवाभिवन्दनम् ॐ आत्मकल्याणा

जयन्तं श्रीराधिका कृष्णमहं नमामि विश्वद्विषन्मन्मथ दर्पहारं संसारि जीवाश्रयणीयसारं सदैव सत्पुरुष सौख्यकारं श्रीराधिका कृष्णमहं नमामि आनन्दितात्मा व्रजवासितोकं नन्दादिसन्दर्शित दिव्यलोकं विनाशित स्वाश्रित जीवशोकं श्रीराधिका कृष्णमहं नमामि निर्विकल्प उत्तम अति निश्चय तव घनश्याम महात्म ज्ञान युत भक्ति तव एकांतिक सुखदाम मोहि में तव भक्त पनो कामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तुम्हार तव हरि भक्त को द्रोह कबू नहीं हो एकांतिक तव दास को विजय समागम मो नाथ निरंतर दर्श तव तव दासन को दास एहि मांगु करि विनय हरि सदा राखिए पास हे कृपालो हे भक्त पते भक्त वत्सल सुन बात दया सिंधो स्तवन करि मांगु वस्तु साथ सहजानंद महाराज के सब सत्संगी सुजान ताकू होय दृढ़ वर्तनो शिक्षा पत्री प्रमाण सौ पत्री में अति बड़े नियम एकादश जो ताकि व्यक्ति कहत हूँ सुनिए सब चित प्रो हिंसा न करनी जंत की परत्रिया संग को त्याग मांस न खावत मद्य को पीवत नहीं बड़ भाग विधवा को स्पर्शत नहीं करतन आत्म घात चोरी न करनी काहु की कलंक न कोई कुलगार निंदत नहीं कोई देव को बिन खप तो नहीं खार विमुख जीव के वदन से कथा सुनी नहीं जात यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सहजानंद पद छोड़ी और सब आज हरि एकादश नियम में करी श्री हरि पद प्री प्रेमानंद कह धाम में जाओ निशंक जग जी सहजानंद स्वामी महाराज नी जय हरि कृष्ण महाराज नी जय धर्म भक्ति वासुदेव नी जय घनश्याम महाराज नी जय राधा कृष्ण देव नी जय रामचंद्र भगवान नी जय लक्ष्मी नारायण देव नी जय नर नारायण देव नी जय गोपीनाथ जी महाराज नी जय मदन मोहन जी महाराज नी जय स्वामी नारायण भगवान नी जय वेंकटेश्वर भगवान नी जय सिद्धेश्वर महादेव नी जय विघ्न विनायक देव नी जय कष्ट भंजन देव नी जय विश्वेश छो सकल विश्वतना विधाता त्राता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साष्टांग नाथ तमने करू प्रणाम अज्ञान पाश करुणा करी कापी नाखो नीते प्रभु तव पदे मम वृत्ति राखो